તમે મને આખી દુનિયા ના કાગળ ઉતારો એવું તમે જ્ઞાન મંદિર પીપર છે તે જ્ઞાન તમારી બરાબર એનું જોઈને આને બી કરેલું ભંગ થયો તમે દાખલો આપો ને તેના મુસલમાન વ્યવહાર બધું કઈ ખરી કે છે કૌમી કે છે દાદા કદાચ જુદું કે છે ભેંસ જોડે આપડે એક જ છે કે નક્કી કર્યું ને ગુરુભાઈ હતી આપણે ઉગતાને પૂજે અને આસંતાન પૂજે તો આપણા જે વૃદ્ધો હશે પેલા એ ઉગતાન પૂજા વળી ગયું જયારે મુસલમાન ના વૃદ્ધો હશે કોઈ આપણા જે વૃદ્ધો હશે કે છે પેલા મકાન મદીના એ બીજા એટલે આપડા લોકો આપણે ભગવાન થયા રામ થયા કૃષ્ણ થયા એ આપણા આર્યો અને અનુભવી ભગવાન માનતા હતા આપણા જે મહાન લોકો ધર્મ પુરુષો રામ કૃષ્ણ દત્ત વિષ્ણુ બ્રહ્મા એના બધા આપણે ભગવાન માનતા હતા અને એ ભગવાને ઘણા લોકોને અસંખ્ય લોકોને તારા એવા દાખલા છે અરે એવા દાખલા છે તે બોલાનો ભગત દ્વારકાની અંદર જઈ અને રંથોળ લાવીને ડાકોર લાયા એના આબેહૂબ દાખલા એનો પિક્ચરો બધું સમાજ બધો એવી રીતે થઈ ગયો હવે એવું આપણા મગજની અંદર પણ એટલું પૂછું પડી ગયું કે ભગવાન આ તાજા કૃષ્ણ આવાજ હતી રામચંદ્ર આવાજ હતી જયારે ભગવાન અલગ અરે નિરંજન નિરાકાર છે તો એ ભગવાન છે એ ભગવાન કૃષ્ણ ભગવાન થઈ ગયા રામ ભગવાન થઈ ગયા દત્ત ભગવાન થઈ ગયા પેલા નિરંજન નિરાકાર દેખાય નહી એટલે જેના નિરંજન નિરાકાર પ્રગટ થયેલા હોય એવો કોઈ સાકારી પુરુષ થયા નથી ખરાબ નિરંજન નિરાકાર તે વખતે જે આ મનુષ્ય લોકો હતા એમને વિભૂત તરીકે માનવ તરીકે માનતા છે ને, એટલે જેમ જેમ યુગ ગયો જેમ યુગ જાય એમ દેવ માનવ છે કે જગ્યાએ રામ કૃષ્ણ હશે કે દત્ત હશે તે વખતે કે આ મનુષ્ય તો કશે એમને મનુષ્ય તરીકે માનતા હશે કે છે જેમ જેમ મનુષ્ય એમને મનુષ્ય તરીકે માનતા હશે પણ જેમ જેમ યુગ ગયો એમને ભગવાન રૂપે પ્રાપ્ત થઈ ગયા એમ. હા ભાઈ એના વિરાટ સ્વરૂપ દીધું એટલે પછી વિરાટ માને ભગવાન માને વિરાટ સ્વરૂપ એટલે મનુષ્ય તરીકે માને એટલે મેં જનતાએ દેખ્યું છે. હે જનતાએ દેખ્યું છે જનતાએ કશે એમનું વિરાટ સ્વરૂપ જોયું ભગવાન રાતી દેવ ગરમથી જ રાતી દેવ ભગવાન કહેવાય નારાયણ રાતી દેવ નો અર્થ નારાયણ એટલે ભગવાન જ કહેવાય. એ ટાઈમ કરે ટાઈમ આવતા પછી સંપૂર્ણ ભગવાન થવા ગયા અત્યારે ભગવાન થઈ ગયા વાસુદેવ ભગવાન થઈ ગયા એટલે કૃષ્ણ ભગવાન ભગવાન થયેલા જ હતા. હવે એ ભગવાને દરેકને મોક્ષ આપ્યા મોક્ષ આપી ગયા એમના આપણા શાસ્ત્રો કહે છે. તો મોક્ષ ત્યાં પહોંચી નહીં કોઈ સંદેશો કહેવાનો કોઈ આપણને દુનિયાની અંદર કંઈ ખબર પડી કે અમે મોક્ષ ગયા છે તમે આ રસ્તે અમારી બહાર આવજો કે તમે કાલે આવજો તમે એમ મળો તમે મોક્ષ આપી દેજો. એક મુસલમાનો જીવન ની અંદર પછી થી એક મોટું કામ જીવન ની આપડે શું એમ કહ્યું અહીં મોકલો એવું આપણને ક્યાં આગળ માલમ પડશે નરસિંહ મહેતા થયા અને નરસિંહ મહેતા ની ફરી અવતાર છે તે આપણે ચગાશે નરસિંહ મહેતા એ તો અરે ચગાશે નદી ને અરે પેલા કરણ દાદા થયા તે બહુ ધાને ચોરી કરે આપડા પબ્લિક ને અજ્ઞાન પબ્લિક ને સમજાવવા માટે વાતો છે આપણી મોક્ષદાતા પુરુષ કહેવાય કેમ મોક્ષદાતા મોક્ષ નું દાન આપવા આવ્યા હોય જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન નહીં ત્યાં લગી સાધના જ્યાંથી આત્મા જાણે નહીં ત્યાં બોક દાતા પેલા આપણા જે બધા મુક્ત ભાવ ની ટિકિટ આપણે જરૂર નથી મુક્ત ભાવ ની ટિકિટ કોઈ જરૂર નથી નહીં પૈસો જોયે તો નહીં છોકરો જોયે તો કશું જોતું મારું નથી ના છોકરા તો મારા અત્યારે ભલે છે પણ પૈસા નથી અને એવું પણ કશું જોયતું નથી મારે મેરી ગોદ લેના રામા મેરી ખબર લેના અચ્છા મેરા દીના નાથ મેરી ગોદ લેના કેતી નહીં વાળી. પણ મેં પણ માની પણ લીધું કે આ જેવો વિનોદ છે એવો અમુક ટાઈમ ટકા લઈએ એટલે આજ આ પાછો પલક જાળ એમ કે છે કારણ માટે અને બીજી બીકે તમારું બરોબર છે કેટલા માણસો નરકેદે છે આ કાળમાં, કેટલા નવ નવડા નરકેદ છે, નવ નવડા શાસ્ત્રો માં ક્યાં જાય એટલા તમારે કોને લખી કોઈ આ તો એવું મેં સાંભળ્યું છે હું તો શું કહ્યું અને કારણ છે કે બધે કડાપો રજૂ તો કડાપો આખો ધારો પકડા અને કડાપો અજુપો ના થાય એને શું કહેવાય એને પૈસા થયા જયારે કડાપો અજુપો ના થાય સચ્ચિદાનંદ બધા વાળિયા વાળિયા ના કરે વાળિયા અજંપો કરે એટલો આશરે આ ઠક્કર છે ને એ બધા દીકરો કટકટ ના કરે કડાપો ના કરે કરે બે મસ્ત અજંપો કેવાય કડાપો ના દાખલા રીતે કહ્યું બતાવી તો મનુષ્ય માત્ર આપણા તાપ ના ગોળા આવા આપણા જે મહાત્મા બધા તમે છો તમે મુક્તિ મળે આપડે મુક્ત ભાવ એટલે પછી આપણા ધંધાની પહેલી વાત કરી કે આપણે ખાટલા પવાના છીએ એ ભૂટી જાય તો પછી મુક્ત થાય કે આપણે તો આપણે એમ પણ માયા જેવું પૈસા એ તો મુક્ત ભાવ તારા આપણો થયો બધા એ વાત છે મહાત્મા કરું છું બધા એવા છે હું મારે ઘેરે ઈશ્વરમાં કામ આપડે ડુંગર પછી આવડો ગોબડો છે પછી પડે ડબલ વર્ગ તો તમે ગારો ભરો પૂરા પગારો ભરી ડુંગર બધી માલા ભાગે પછી ના માથા માગે ડુંગા પડીએ આપણા બાગમાં નિમિત્તમાં વાગવાનું લખ્યું છે તો મેં અમારા અનુભવની વાત વાત દરેક વર્ષ નાખનારો ના ડુંગર માં કઈ ફેર નથી એવું અમે અમારા જ્ઞાન પણ જોયું છે. આત્મા નાખતો નથી ભ્રાંતિ એ જ અમે કહેવા માંગીએ છીએ. કહેવા શું માંગીએ છીએ? આ તો ડુંગર પછી આવડો દેખાડો પડ્યો ને તો આમ થઈને પાટો ભરી પડતો નાખી કશું મનમાં ભરી બોલે બધી ધાર ભરે નહીં મૂકે ગાડે મેં તું આવડો પછી બધો મૂકે બધા આવડી પહોંચી ગરબાઈ જે અમે કહેવા માંગીએ છીએ કે ડુંગર અને માનવામાં કોઈ ખેર નથી. આ રેકર અને પ્રભાવ વર્ણન કોઈ ખેર નથી. તમારા મનમાં એમ છે આપડે અને ધીરા અને તમારા મનમાં એમ કે યુગા કાપી પકડેલો ક્યારે માર્યા કે માર્યા કે નથી. આપડા જે ધર્મ ગુરુ કે છે કંઠી બંધાયું હોય એને આપડા ગુરુ તારે ઘરાક ના થાય, કંઠી બંધાયું હોય કે છે આપડા ધર્મ ગુરુ એમ કે કંઠી બંધાયું હોય એમને તારે ભગવાન ભરવાડો ઘેટો ને એમ કે છે કે નગરો થઈને ના ફરી તો ઘેટા જાણે નગરો નહીં આપડે કંઠી ગલાવો બા ગુરુ કરો બા આ ગુરુ કર્યા ઘેટા એ આપેલા પેલા ભરવાડો ના ઘેટો બરોબર પાકા જ ના બંધાય બંધાય તમને બે બેને એમ કહ્યું હોય બનપણમાં મામા ના આવે ને આપણે કહ્યું કે આ મામા એ આપણે વર્ગી પડીએ વર્ગી પડી ના વર્ગી માજી આપણે દેખાયા એને મોહન વર્ગી પડીએ ને આપણે પછી તપાસ કરીએ નઈ કે આ ચાર્જ ખોટા એવું તપાસ ના કરીએ માજી આપણે કહ્યું એટલે વર્ગી પડીએ મામા પણ જયારે પછી માજીના મનમાં એમ થાય કે આ લોકો મામાના પક્ષમાં ડરી ગયા છે પછી માજી બિગડીને ફૂંક મારે ઉમંગ આવે બોલાવનાર ને સાંભળનાર ને એનો પ્રેમ બીજો પ્રેમ કરો ઉમંગ એ ઉદ્વેગ છે અને ઉદ્વેગ એ ઉદ્વેગ છે ઉદ્વેગ છે ઉમંગ પણ એ ઉમંગ આવે છે પછી ચાર જણા રહ્યા બાપા ને કે જુદા જવાના થયા બાપો તમને દેખા તો થાય એવા મારા આશીર્વાદ એટલા હાલ બધા માથા ઉપર કરીએ ને તમને થોડું ઘણું દેખાતું થયું એટલે પછી તમે તારે પકડી લો આપડે કઈ આ ગાડી નથી આપડે આ માળા ચડાવો તો મને તો તમારી વધી ના જાય આ ભાઈ ગાળ પડતા હોય એની પર ઘટી ના જાય એ સાચો પ્રેમ વધઘટ ના થાય એ પ્રેમ સાચો વધી જાય ઘટી જાય એ આશક્તિ માનો પ્રેમ સારો હોય ને માનો પ્રેમ બાળકો સારો હોય ને મારા ગામમાં મારા હમો અને મારી માજી નો દાખલો બતાવું છું પુણ્ય પાપ નું પ્રદર્શન આપણે જોડે આ કરે છે પ્રદર્શન કોનું છે? ખબર પડે ને, એનું પુણ્ય બોલી રહ્યું છે. માટે પ્રેમ તો હોય ને, પ્રેમ પ્રેમ જગત માં કોઈ જગ્યાએ પ્રેમ ના હોય. પ્રેમ જ્ઞાની પુરુષ ની પાસે જાય ત્યારે પ્રેમ જેવી વસ્તુ દેખાય. સદગટ ના થાય એનું નામ પ્રેમ. અમે પ્રેમ જ ફળતો હતો બધા શાસ્ત્રો મેં વાંચ્યા ત્યારે. કોઈ શાસ્ત્ર વાળા પ્રેમ ની વ્યાખ્યા કેમ નહીં કર્યા? મને હાલ લાગે અજાય લાગે કે કોઈ શાસ્ત્ર વાળા પ્રેમ શું છે એવી વ્યાખ્યા જ નહીં. જય સચિદાનંદ. પ્રેમ ના હોય અગટ પ્રેમ હિંદે બધે પ્રેમ કહીએ તો એ બધું આટા માટે ઘડી ચરણ ઉતરે ને. હમણાં આ ભાઈ આવ્યા વિલાયતી આ તો હમ એને જોઈ જોઈ બહેરવાનું ગમે એ જોઈ જન્માન કરે અને બિચારે આપણને કહે છે નોનસેન્સ જેવા થઈ જશે. અને જ્ઞાની પુરુષ તો હાથ વગર નોનસેન્સ કે છે કે આ બધે કારણ કે પોતે જ્ઞાની જાણે છે કે આ બોલતો નથી. હું પણ આ રેકોર્ડ બોલી રહ્યો તમે એ અનુભવ થઈ ગયો છે રેકોર્ડ બોલી રહ્યો. આપણે જ્ઞાન કેવું કરતા સુખ જ ના અને માયા નો લોક થઈ જાય છે. આપણું વિજ્ઞાન જ માયા લોક થાય. બાઉભાઈ ને ત્યાં સાંજે વડોદરા ગરીબ અજંપા વગર તો દાઈ નહીં જતો. આખો વધારો અજંપો રુદ્રદાન કકડા ક્લેશ. ભગવાને કહ્યું છે કે એક મહિનામાં એક જ દાડો ક્લેશ થાય તો કદાચ તમારે મુકામ નહીં રે મારો. ક્લેશ ના થાય ત્યાં સુધી અમે કરાવી. તમે સ્ત્રી સ્ત્રીઓની સાથે રહો, હરો ફરો પણ ક્લેશ ના હો. છોકરા બાપ થઈને ફરો પણ ક્લેશ ના હો. ક્લેશ નો તો ક્લેશ નો કારખાનો કરે, ક્લેશ નો તો કારખાનો જ કરે. દરેક દોષ જ છે બધા. અમે શું દોષ કહો? એટલે એમ કે આપણા તો ભોગવું પેલા ભોગવું પડે. આ તરજ્યું કહેવાય છે. આ કળાયું એટલે કળાયું, અને કળાયું એટલે તરજ્યું. એટલે જે કંઈ આપણે દોષ કરીએ છીએ એ અહીંનું અહીં મળે છે પણ ત્યાં મળવાનું.